શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 65 અનુક્રમણિકા પ્રમાણે છેલ્લો અધ્યાય શ્રી માર્કંડે પુરાણનો ઉપસંહાર અને મહાત્મય પક્ષી કહે છે. જેમિનીજી, તપસ્વી માર્કંડે મુનિ આ કથા કહીને કૃષ્ણકીજીને વિદાય કરી દીધા. ત્યાર પછી મધ્યાહનકાળની ક્રિયા સંપન્ન કરી મહામુનિ, અમે પણ તેમની પાસેથી જે કંઈ સાંભળ્યું હતું તે જ અમે આપને કહ્યું છે. આ પુણ્યમય પવિત્ર આયુવર્ધક તથા સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરનાર છે. જ્યાંનો પાઠ અને શ્રવણ કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આપે પ્રારંભમાં જે અનેક પ્રશ્ન કર્યા હતા તેના ઉત્તરમાં અમે પિતા પુત્ર સંવાદ, બ્રહ્માજી દ્વારા રચેલી સૃષ્ટિ, મનુઓની ઉત્પત્તિ તથા રાજાઓના ચરિત્ર કહ્યા. આ વાત તો અમે બતાવી ચૂક્યા છીએ, હવે આપ બીજું શું સાંભળવા ઈચ્છો છો? જે મનુષ્ય આ બધા પ્રસંગોનું શ્રવણ તથા જનસમુદાયમાં પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને બ્રહ્મમાં લીન થઈ જાય છે. પિતામહ બ્રહ્માજીએ જે 18 પુરાણ કહ્યા છે તેમાં માર્કંડે પુરાણ 7મું પુરાણ છે. પ્રથમ બ્રહ્મપુરાણ, બીજું પદ્મપુરાણ, ત્રીજું વિષ્ણુપુરાણ, ચોથું શિવપુરાણ, 5મું શ્રીમદ ભાગવત પુરાણ, 6ઠું નારદ પુરાણ, 7મું માર્કંડે પુરાણ, 8મું અગ્નિપુરાણ, 9મું ભવિષ્ય પુરાણ, 10મું બ્રહ્મવૈવર્ત પુરાણ, 11મું નરસિંહ પુરાણ, 12મું વારાહ પુરાણ, 13મું સ્કંદ પુરાણ, 14મું વામન પુરાણ, 15મું કુર્મ પુરાણ, 16મું મત્સ્ય પુરાણ, 17મું ગરુડ પુરાણ અને 18મું બ્રહ્માંડ પુરાણ છે. જે દરરોજ 18 પુરાણોના નામ લે છે તથા દરરોજ 3 સમય તેમનો જપ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. માર્કંડે પુરાણમાં 4 પ્રશ્નોથી યુક્ત છે. તેના શ્રવણથી 100 કરોડ કલ્પોના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મહત્યા વગેરે પાપ તથા અન્ય અશુભ આના શ્રવણથી એ રીતે નષ્ટ થઈ જાય છે જેમ હવાથી રૂ ઉડી જાય છે. આના શ્રવણથી પુષ્કર તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સંસ્કૃતમાં શ્લોક આ પ્રમાણે છે ઉપરના, બ્રાહ્મમ પાદમ વૈષ્ણવ ચશેવમ ભાગવતમ તથા અન્ય નારદીયમ ચ માર્કંડે ચ સપ્તમમ આગ્નેયમ અષ્ટમ પ્રોક્તમ ભવિષ્યમ નવમ સ્મૃતમ દસમ બ્રહ્મવૈવર્તમ નૃષિહેકાદશમ તથા વારાહમ દ્વાદશમ પ્રોક્તમ સ્કંદામ અત્ર ત્રયોદશમ ચતુર્દશમ વામનકમ કૌર્મ પંચદશમ તથા માત્સ્યમ ચ ગારુડમ ચેવ બ્રહ્માંડમ ચ તતઃ પરમ. અષ્ટાદશ પુરાણાનામ નામે ધેયાની યહ પઠેત ત્રિસંધ્યમ જપતે નિત્યમ સો અશ્વમેઘ ફલમ લભેત. ચતુઃ પ્રશ્ન સમોપેતમ પુરાણમ માર્કંડ્ય સંગનકમ શ્રુતેન નશ્યતે પાપમ કલ્પકોટિશતે હિ કૃતમ. બ્રહ્મ હત્યા આદિ પાપાની તથા અન્ય અન્યા શુભાની ચ તાની સર્વાણી નશ્યંતિ તૂલમ વાતાહતમ યથા પુષ્કર સ્નાનંજમ પુણ્યમ શ્રવણાદશ્ય જાયતે. 137મા અધ્યાયના 8-14 શ્લોક સંખ્યા 137મો અધ્યાય કહેતા મૂળ માર્કંડે પુરાણના સંસ્કૃત પ્રતનો 137મો અધ્યાય, અહીં 65મો અધ્યાય. વંધ્યા અથવા મૃતવત્સા જેના બાળક મરી ગયા છે તે સ્ત્રી જો યથાવતા પુરાણનું શ્રવણ કરે તો તે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પુત્ર પ્રાપ્ત કરે છે. આનું શ્રવણ કરવાથી મનુષ્ય આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, ધન, ધાન્ય, પુત્ર તથા અક્ષય વંશ પ્રાપ્ત કરે છે. બ્રહ્મન, આ પુરાણને સાંભળ્યા બાદ જે આવશ્યક કર્તવ્ય છે તે સાંભળો. વિધિપૂર્વક અગ્નિની સ્થાપના કરીને હોમ કરવો. પુરાણ સ્વરૂપ ભગવાન ગોવિંદનું ધ્યાન કરીને ગંધ, પુષ્પ, માળા, વસ્ત્ર અને નૈવેદ્ય વગેરે દ્વારા પૂજન કરવું. વાચકની પત્ની સહિત પૂજા કરવી. ત્યાર પછી તેને દુધાળ એટલે વાછડા સહિત ગાય, ખેતીથી લહેરાતી જમીન, સોનું, ચાંદી વગેરે યથાશક્તિ દાન આપવું. રાજાઓએ તેમને ગામ અને વાહન પણ આપે. વાચકને સંતુષ્ટ કરીને તેની પાસે સ્વસ્તિ બોલાવવું. જે વાચકની પૂજા કર્યા વિના સાંભળે છે તે પુણ્યનો ભાગી થતો નથી. વિદ્વાનો તેને શાસ્ત્ર ચોર કહે છે. માર્કંડે પુરાણની સમાપ્તિ પર ભારે ઉત્સવ કરવો અને પાપોથી મુક્ત થવા માટે દૂધ આપતી ગાયનું દાન કરવું. સાથે સાથે સપત્નિક બ્રાહ્મણોને વસ્ત્ર રત્ન કુંડળ ઓઢવાના પાથરવાના સહિત શૈયા પગરખા કમંડળ સોનાની અંગૂઠી સપ્તદાન કાંસાની થાળી ઘીનું પાત્ર વગેરેનું દાન આપવું આમ કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. જે ઉત્તમ વિધિ સાથે આનું શ્રવણ કરે છે તે 1000 અશ્વમેઘ અને 100 રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. તેને ન યમરાજનો ભય હોય છે ન નરકોનો. તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને કૃતાર્થ થઈ જાય છે. આ પૃથ્વી પર તેની વંશ પરંપરા કાયમ રહે છે તથા તે ઇન્દ્રલોક અને સનાતન બ્રહ્મલોકમાં જાય છે. ત્યાંથી તેને પુનઃ પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી. આ પુરાણના શ્રવણથી મનુષ્ય પરમ યોગ પ્રાપ્ત કરી લે છે. નાસ્તિક વેદ નિંદક શુદ્ર ગુરુદ્રોહી વ્રતભંગ કરનાર માતા પિતાના ત્યાગી સ્વર્ણચોર મર્યાદા ભંગ કરનાર જ્ઞાતિને કલંકિત કરનારાઓને આ પુરાણનો ઉપદેશ કદી આપવો નહીં. જો લોભ મોહ અને ખાસ કરીને ભયના કારણે કોઈ ઉક્ત મનુષ્યને આ પુરાણ સંભળાવે છે અથવા વાંચે છે તો તે અવશ્ય નરકમાં પડે છે. પુરાણ શ્રવણાદેવ પરમ યોગ વાપનું યાત નાસ્તિકાય ન દાતવ્યમ વૃષલે વેદ નિંદકે ગુરુ વિદેશકે ચેવ તથા ભગ્ન વ્રતેશુ ચ પિતૃમાતૃ પરિત્યાગે સુવર્ણ સ્તેયને તથા ભિન્ન મર્યાદકે ચેવ તથેવ જ્ઞાતિ દુષકે એતેષામ નેવ દાતવ્યમ પ્રાણેહી કંઠગતેરપી લોભાદ્વા યદિ વા મોહાદ ભયાદ્વાપી વિશેષતઃ પઠેદ્વા પાઠ્યેદ્વાપી સા ગચ્છેન્નરકમ ધ્રુવમ. 137 અધ્યાયના 32-35 શ્લોક સંખ્યા. જેમિની બોલ્યા, પક્ષીઓ, મહાભારતમાં મારા જે સંદેહનું નિવારણ ન થઈ શક્યું તેનું નિવારણ તમે મિત્ર ભાવે કર્યું છે, આવું બીજું કોણ કરી શકે. તમે દીર્ઘાયુ નિરોગી તથા ઉત્તમ વૃત્તિથી યુક્ત થાઓ. સાંખ્ય યોગમાં તમારી બુદ્ધિ અવિચળ ભાવે સ્થિત રહે. પિતાના શ્રાપજન્ય દોષથી જે તમારા મનમાં દુઃખ રહે છે તે દૂર થઈ જાય. આમ કહીને મહાભાગ જેમિની તે શ્રેષ્ઠ પક્ષીઓની પ્રશંસા કરીને પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. તેઓ તે પક્ષીઓ દ્વારા કરેલા પરમ ઉદાર ઉપદેશનું સદા ચિંતન કરવા લાગ્યા. અધ્યાય 64 સમાપ્ત. શ્રી માર્કંડેય પુરાણ સંપૂર્ણ. માર્કંડેય પુરાણ પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.